શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 28 નવરાત્ર વ્રત સંબંધમાં શ્રીરામચરિત્રનું વર્ણન. જન્મેજયે પૂછ્યું, ભગવાન શ્રીરામે દેવીનું સુખદાયી નવરાત્ર વ્રત શા માટે કર્યું? તેઓ રાજ્ય ભ્રષ્ટ કેમ થયા હતા અને સીતાજીનું હરણ થયા પછી તેમને પાછા મેળવવા તેમણે શું કર્યું? વ્યાસજી કહે છે, પૂર્વકાળ વિશે શ્રીમાન દશરથ રાજા અયોધ્યાના રાજા હતા. સૂર્યવંશી રાજાઓમાં તેઓ શ્રેષ્ઠ રાજવી હતા. તેમને ત્યાં દેવતા અને બ્રાહ્મણોને સદા આદર મળતો હતો. તેમને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન નામે લોકપ્રિય એવા ચાર પુત્રો થયા. આ ચારે પુત્રો રાજાને પ્રસન્ન રાખનારા અને રૂપ ગુણમાં સમાન હતા. શ્રીરામના માતા કૌશલ્યા હતા. ભરત કૈકેયીના પુત્ર હતા. લક્ષ્મણ અને શત્રુઘ્ન સુમિત્રાના જોડકા પુત્રો હતા. આ બાળકો બાલ્યાવસ્થામાં જ ધનુષ્ય બાણ લઈને રમતા હતા. ત્યાર પછી તેમના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. દશરથ રાજા તેમને જોઈને અતિ હર્ષનો અનુભવ કરતા હતા. એક દિવસ વિશ્વામિત્રજી આવ્યા અને તેમના યજ્ઞની રક્ષા કરવા માટે દશરથજી પાસે શ્રીરામની માગણી કરી. ત્યારે ભગવાન શ્રીરામ માત્ર 16 વર્ષના હતા. રાજાએ શ્રીરામ, લક્ષ્મણને વિશ્વામિત્ર મુનિ સાથે જવાની આજ્ઞા આપી. સુંદર દેખાતા બંને ભાઈઓ મુનિ સાથે ગયા. તેમણે રસ્તામાં અતિ વિકરાળ તાડકા નામની રાક્ષસીને મારી. તે રાક્ષસી હંમેશા ઋષિમુનિઓને ત્રાસ આપતી હતી. ભગવાન શ્રીરામે એક જ બાણથી તેના પ્રાણ હરી લીધા. યજ્ઞની રખવાળી કરતા શ્રીરામે પાપી સુબાહુને માર્યો અને મારીચને અધમુઓ કરીને બાણ દ્વારા ખૂબ દૂર ફેંકી દીધો. આ પ્રમાણે તેમણે મુનિના યજ્ઞની રક્ષા કરીને ગુરુનું મહાન કાર્ય સફળતાથી પૂર્ણ કર્યું. શ્રીરામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી ત્યાર પછી મિથિલા જવા માટે રવાના થયા. રસ્તામાં તેમણે અહલ્યાનો શ્રાપમાંથી ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રીરામની કૃપાથી તે પરમ પવિત્ર બની ગઈ. પછી શ્રીરામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે જનકપુર પહોંચ્યા. ત્યાં ભગવાન શંકરના ધનુષ્યને તોડવાની જનક મહારાજે પ્રતિજ્ઞા કરી હતી. તે ધનુષ્યને શ્રીરામે તોડ્યું. ત્યાર પછી લક્ષ્મીજીના અંશ એવા જાનકીજીનું શ્રીરામ સાથે લગ્ન થયું. જનક રાજાની બીજી પુત્રી ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણ સાથે થયું અને ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓના લગ્ન કુશધ્વજ કન્યાઓ માંડવી અને શ્રુતકીર્તિ સાથે થયા. હે રાજન, આ પ્રમાણે આ ચારે ભાઈઓના પાણીગ્રહણ સંસ્કાર ઉત્તમ વિધિ સાથે જનકપુરમાં થયા. મહારાજ દશરથને એકવાર એવું લાગ્યું કે મારો પુત્ર રામ રાજ્ય સંભાળવા માટે યોગ્ય થઈ ગયો છે. તેથી શ્રીરામનો રાજ્યાભિષેક કરવાનો તેમણે નિર્ણય કર્યો. રાજ્યાભિષેકની તૈયારીઓ થવા લાગી. તે જોઈને કૈકેયીએ રાજા દશરથ પાસે બે વરદાન માગ્યા, જે અનામત રાખ્યા હતા. રાજા તેમના વશમાં હતા. કૈકેયીએ એક વરદાનમાં તેના પુત્ર ભરતને માટે રાજગાદી માગી અને બીજા વરદાનમાં શ્રીરામને 14 વર્ષ માટે વનમાં મોકલવાનું માગ્યું. ત્યાર પછી કૈકેયીના કહેવા પ્રમાણે શ્રીરામ, લક્ષ્મણ અને સીતા સાથે દંડકારણ્યમાં પધાર્યા. ત્યાં અનેક રાક્ષસો રહેતા હતા. અમાપ તેજસ્વી એવા મહારાજ દશરથને પુત્ર વિરહનું ભારે દુઃખ થયું. પૂર્વ શ્રાપની વાત તેમને યાદ આવી અને પુત્ર વિરહમાં તેમણે દેહનો ત્યાગ કર્યો. ભરતજીએ જોયું કે પિતાશ્રીના મૃત્યુનું કારણ તેમની માતા કૈકેયી છે. તેથી શ્રીરામની કૃપા મેળવવા માટે તેમણે અયોધ્યાના સમૃદ્ધ રાજ્યનો સ્વીકાર કર્યો. ભગવાન શ્રીરામ સીતા અને લક્ષ્મણ સાથે પંચવટીમાં રહેતા હતા. રાવણની નાની બહેન શૂર્પણખા અત્યંત કામાતુર થઈ ત્યાં આવી લક્ષ્મણે તેના નાક કાન કાપીને કદરૂપી બનાવી દીધી. શૂર્પણખાની હાલત જોઈને ખરદૂષણ વગેરે રાક્ષસોએ અપાર તેજસ્વી ભગવાન શ્રીરામ સાથે ઘોર યુદ્ધ કર્યું. ખરદૂષણ વગેરે અત્યંત બળવાન રાક્ષસો હતા, તેમ છતાં મુનિઓનું હિત કરનારા સત્ય પરાક્રમવાળા શ્રીરામે તેમને મારી નાખ્યા. શૂર્પણખા અત્યંત દુષ્ટ બુદ્ધિની હતી. તે લંકા પહોંચી અને શ્રીરામે ખરદૂષણનો વધ કર્યો. તે સમાચાર રાવણને પહોંચાડ્યા. રાવણ પણ અતિ નીચ હતો. ખરદૂષણના વધના સમાચાર સાંભળીને તે ક્રોધથી રાતો પીળો થઈ ગયો. રથમાં બેસીને તરત મારીચ પાસે ગયો. મારીચ માયાવી રાક્ષસ હતો. સીતાને આકર્ષવા માટે સોનાનો મૃગ બનીને જવાની રાવણે તેને આજ્ઞા કરી. માયાવી મારીચ સોનાનો મૃગ બનીને તરત સીતાજીની સમક્ષ પહોંચી ગયો. તે મૃગ ખૂબ જ અદ્ભુત લાગતો હતો. તે શ્રીરામની ઝૂંપડીની સામે જઈને ચરવા લાગ્યું. તેને જોઈને દેવી યોગી આતુરતાથી ભગવતી સીતાજીએ શ્રીરામને કહ્યું, સ્વામીનાથ, આ મૃગનું ચામડું કૃપા કરીને મને લાવી આપો. ભગવાન શ્રીરામે પણ કાંઈ વિચાર ન કર્યો. ત્યાં લક્ષ્મણને સાવધાનીપૂર્વક બેસવાની આજ્ઞા આપીને ધનુષ બાણ લઈને શ્રીરામ મૃગની પાછળ દોડ્યા. તો મૃગ અત્યંત માયાવી હતો. ભગવાન રામને જોઈને તો ક્યારેક દેખાતો અને ક્યારેક અદૃશ્ય થઈ જતો હતો. આમ તે એક વનમાંથી બીજા વનમાં ચાલ્યો ગયો. જ્યારે તે મૃગ ભગવાન શ્રીરામની તદ નજીક આવ્યો ત્યારે શ્રીરામે તેને તીક્ષ્ણ બાણથી મારી નાખ્યો. મરતી વખતે તે માયાવી મૃગ ખૂબ જ જોરથી બૂમ પાડવા લાગ્યો. હે લક્ષ્મણ, હું મરાયો છું, એવી ચીસ પાડી. રાક્ષસની ચીસનો ઊંચો અવાજ સીતાએ સાંભળ્યો અને આ શબ્દો શ્રીરામના છે એવું સમજીને તે ગભરાઈ ગયા. તેમણે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, તમે જલ્દી જાઓ, જુઓ તમારા ભાઈને કોઈએ માર્યા છે, તે તમને બોલાવી રહ્યા છે. તમારે તરત જ તેમની સહાયતા કરવી જોઈએ. ત્યારે લક્ષ્મણે ભગવતી સીતાને કહ્યું, હે માતા, શ્રીરામની આજ્ઞા છે કે મારે અહીં જ રહેવું. તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં મને ભય છે, તેથી તમને એકલા છોડીને હું જવાનો નથી. તમે ધીરજ રાખો. મારા માનવા પ્રમાણે ભગવાન શ્રીરામને મારનારા પૃથ્વી પર કોઈ છે જ નહીં, તેથી તમને એકલા છોડીને અને શ્રીરામની આજ્ઞા તોડીને અહીંથી હું નહીં જાઉં. વ્યાસજી કહે છે, તે વખતે સીતાની આંખોમાંથી આંસુ ટપકતા હતા. તેઓ અત્યંત કોમળ સ્વભાવના હતા, છતાં તે વખતે કંઈક દેવી લીલાથી પ્રેરાઈને સદાચારી લક્ષ્મણને કઠોર શબ્દ કહી દીધા. સીતાજીના કઠોર શબ્દ સાંભળીને લક્ષ્મણનું મન દુભાયું. તે થોડી વાર મૌન રહ્યા અને પછી કહેવા લાગ્યા, હે માતા, આપે મને કેટલા કઠોર શબ્દો કહ્યા. આટલી અહિત કરનારી વાત આપના મુખેથી કેમ નીકળે છે? તેનું કારણ મને સમજાઈ ગયું છે. રાજન, આવું કહીને વીરશ્રેષ્ઠ લક્ષ્મણ સીતાને ત્યાં છોડીને શ્રીરામને શોધતા ચાલવા માંડ્યા. તે વખતે લક્ષ્મણજીની આંખોમાંથી સતત આંસુઓની ધારા વહી રહી હતી. તેઓ અત્યંત દુઃખી હતા. લક્ષ્મણ આશ્રમ છોડીને ગયો તે જ સમયે રાવણે પ્રવેશ કર્યો. રાવણ ભિક્ષુકના વેશમાં હતો. જાનકીજી તે દુરાત્મા રાવણને સંન્યાસી સમજીને આદરપૂર્વક અર્ધ અને ફળ આપીને ભિક્ષા આપવા લાગ્યા. ત્યારે નીચ રાવણે નમ્રતા સાથે મધુર શબ્દોમાં સીતાને પૂછ્યું, કમળ જેવા સુંદર નેત્રોવાળી તું આ વનમાં એકલી રહેનાર કોણ છે? હે પ્રિય, તું કોની દીકરી છે? તારો ભાઈ કોણ છે અને તારું લગ્ન કોની સાથે થયું છે? હે સુંદરી સ્ત્રી, તું શા માટે કોઈ મૂર્ખ સ્ત્રીની જેમ અહીં એકલી રહે છે? હે પ્રિય, તું દેવકન્યા જેવી ખૂબ સુંદર પ્રતિભાવાળી છે, તારે તો મોટા મહેલોમાં રહેવું જોઈએ. તેમ છતાં કોઈ ઋષિ પત્નીની જેમ આ નિર્જન વનમાં રહેવાનું શું કારણ છે? વ્યાસજી કહે છે, રાવણના ઉપરોક્ત વચનો સાંભળીને જનકપુત્રી જાનકીજીએ ઉત્તર આપ્યો, તેમને દેવ યોગ્ય તે વખતે પણ આ મંદોદરીનો પતિ રાવણ દિવ્ય યોગી જ લાગ્યો. સીતાજીએ કહ્યું, એક સમૃદ્ધશાળી દશરથ નામના રાજા હતા, તેમના ચાર પુત્રો છે, તેમાંથી સૌથી મોટા પુત્ર જે રામ નામથી પ્રસિદ્ધ છે તે મારા પતિદેવ છે. દશરથ રાજાએ મારા પતિને 14 વર્ષનો વનવાસ આપ્યો છે, તેમાં કઈ કઈ કારણ બન્યા છે તેથી શ્રીરામ તેમના નાના ભાઈ લક્ષ્મણની સાથે અહીં રહે છે. હું જનકની પુત્રી છું, મને લોકો જાનકી કહે છે. ભગવાન શંકરનું ધનુષ્ય તોડીને શ્રીરામે મારી સાથે લગ્ન કર્યું છે. તેમના બાહુબળ દ્વારા રક્ષાયેલી હું આ વનમાં તેમની સાથે રહું છું. સુવર્ણ મૃગને જોઈને તેનો વધ કરવા હમણાં મારા પતિદેવ ગયા છે, અને શ્રીરામનો અવાજ સાંભળીને લક્ષ્મણ પણ હમણાં જ ત્યાં ગયા છે. તે શ્રીરામ અને લક્ષ્મણના બાહુબળના પ્રતાપે હું અહીં નિર્ભય છું. મારા વનમાં રહેવાનું આ કારણ છે. મારા પતિદેવ અને દિયર બંને હમણાં આવતા જ હશે. સંન્યાસીઓ ભગવાન વિષ્ણુ જેવા હોય છે, પરંતુ આ ઘોર વનમાં ઘણા રાક્ષસો વસે છે. તે અમારો આશ્રમ છે, તેથી હું આપને પૂછું છું, આપ સત્ય હકીકત મને કહેવાની કૃપા કરો. આપ કોણ છો જે સંન્યાસી વેશમાં જંગલમાં ફરી રહ્યા છો? રાવણે કહ્યું, હું લંકાનો સમૃદ્ધશાળી રાજા રાવણ છું. મારી પત્નીનું નામ મંદોદરી છે. હે સુંદરી, તને પ્રાપ્ત કરવા માટે જ મેં આ સંન્યાસીનું રૂપ લીધું છે. હે પ્રિય, મારી બહેન સુર્પણખાના કહેવાથી હું અહીં આવ્યો છું. ખર દૂષણ બંને ભાઈ આ જનસ્થાનમાં માર્યા ગયા તે સમાચાર સુર્પણખાએ મને આપ્યા છે, તેથી તું હવે તારા મનુષ્ય પતિને છોડીને મને નરેશને તારો પતિ બનાવ. રામ રાજ્ય ભ્રષ્ટ થઈ ગયો છે, તે હંમેશા દુઃખી રહે છે, તે શક્તિહીન બનીને વનમાં રહે છે. હે સુંદરી, તું મારી પટરાણી બની જા. મંદોદરી તારા અધિકારમાં રહેશે, હું તારો દાસ છું. તું મારી સ્વામીની બનવાની કૃપા કર. સંપૂર્ણ લોકપાલો પર મેં વિજય પ્રાપ્ત કર્યો છે, તેમ છતાં મારું મસ્તક તારા ચરણોમાં પડ્યું છે. જાનકી, તું મારો હાથ પકડીને મને સનાથ બનાવવાની કૃપા કર. અબળા, મેં તને મેળવવા માટે પહેલા તારા પિતાની પાસે યાચના કરી હતી, ત્યારે જનકે એમ કહ્યું, મેં ધનુષ્ય તોડવાની શરત રાખી છે. ભગવાન શંકરનું ધનુષ્ય મારા હાથે તૂટી જશે તેવા ભયથી હું સ્વયંવરમાં ગયો જ નહીં, પરંતુ ત્યારથી હું તારી સાથે લગ્ન કરવા માટે આતુર બન્યો છું. મારું મન તારામાં આસક્ત બનીને ભટકી રહ્યું છે. મને ખબર પડી કે તું આ વનમાં રહે છે, તેથી અહીં આવ્યો છું. હવે તું મારા પરિશ્રમને સફળ બનાવવાની કૃપા કર. બોલો શ્રી અંબે માત કી જય. અધ્યાય 28 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.